શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 39મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ધર્મદેવે બંને પુત્રોને બોલાવ્યા તેથી બુદ્ધિશાળી બંને ભાઈઓ તત્કાળ પિતાની પાસે આવ્યા ને પ્રણામ કરી તેમની પાસે બેઠા. ત્યારે ધર્મદેવ તેમને કહેવા લાગ્યા કે હે પુત્રો, મારું વચન તમે સાંભળો. તમારું હિત થાય તેવું સર્વશાસ્ત્રના સારભૂત રહસ્ય હું તમને કહું છું. તમને જો મારા વચનમાં વિશ્વાસ હોય તો તેને તમારા હૃદયમાં ઉતારજો. હે પુત્રો, રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણની જે આપણે ઉપાસના કરીએ છીએ તે જ શ્રીકૃષ્ણ આ શ્રીહરિ નામે અહીં બિરાજે છે ને તમારા સગા ભાઈ છે. તે માટે આજ દિવસથી આરંભીને આ શ્રીહરિની જ નિષ્કપટ ભાવે યમનિયમાદિ સ્વધર્મે સહિત ભક્તિ કરવી, તેમજ તેમના વચનમાં સદાય વર્તવું, અને જે ભગવાન શ્રીકૃષ્ણની અર્ચા સ્વરૂપની આપણે પ્રતિદિન પૂજા કરીએ છીએ તે પૂજા પણ આ શ્રીહરિની જ છે એમ સમજીને વિધિપૂર્વક પૂજા કરવી. હે પુત્રો, પૂર્વે મેં તમને શ્રીકૃષ્ણના બે મંત્રોનો જે ઉપદેશ કર્યો છે તે શરણમંત્ર અને મહામંત્ર પણ આ શ્રીહરિના જ છે એમ સમજીને ઈચ્છિત ફળને આપનારા તે મંત્રનો જપ કરવો. હે પુત્રો, આ રીતે મારી આજ્ઞામાં રહી આદરપૂર્વક આ શ્રીહરિનું ભજન કરશો તો તમારું આલોક તથા પરલોકમાં નિશ્ચય પરમ કલ્યાણ થશે. હે પુત્રો, આ તમારા ભાઈ શ્રીહરિ છે તે પૃથ્વી પર કલિયુગ અને અધર્મનું બળ લઈ વૃદ્ધિ પામેલા માનવ રૂપમાં વિચરતા અસુરોને શસ્ત્ર ધારણ કર્યા વિના માત્ર બુદ્ધિના બળથી મૂળથી ઉખાડી ફેંકી દેશે અને દુર્જન એવા અસુરો દ્વારા ક્ષીણ કરાયેલા સદ્ધર્મનું પુનઃ પોષણ કરશે. તેમજ વિશેષપણે કૃષ્ણ ભક્તિનું આ પૃથ્વી પર પ્રવર્તન કરશે. હે પુત્રો, મહાયશસ્વી આ શ્રીહરિ તમારા કુળમાં પોતાના આચાર્યપદની સ્થાપના કરશે અને પછી પોતાના અક્ષરબ્રહ્મ નામના પરમધામમાં સિધાવશે. ત્યાર પછી આ શ્રીહરિના આશ્રિત સર્વે ભક્તજનો પ્રત્યક્ષ આ શ્રી હરિકૃષ્ણના અર્ચા સ્વરૂપની પ્રતિદિન પૂજા અર્ચના કરશે અને તેણે કરીને તેઓને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. વળી આ શ્રીહરિએ બાંધેલી વર્ણાશ્રમની ધર્મમર્યાદામાં રહી જે કોઈ ભક્તજન તેમની મૂર્તિની પૂજા અર્ચના કરશે તેને મનોવાંછિત ચારે પુરુષાર્થની નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ધર્મદેવે બંને પુત્રોને રહસ્યનું જ્ઞાન આપ્યું તેથી બંને ભાઈઓ અત્યંત પ્રસન્ન થયા. તે જ ક્ષણે ઊભા થઈ શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે હરિકૃષ્ણ, અમે તમારા છીએ, તમે અમારું નિરંતર રક્ષણ કરજો. ત્યારે બંને ભાઈઓના વચન સાંભળી શ્રીહરિ પણ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે ભાઈઓ, તમે પિતાની આજ્ઞાનું પાલન કરી તેમના કહેવા મુજબ ભગવાનનું ભજન આદરપૂર્વક કરશો તો હું અવશ્ય પ્રસન્ન થઈશ. પછી બંને ભાઈઓ પોતાના ભાઈ શ્રીહરિને જ સાક્ષાત શ્રીકૃષ્ણ જાણી અતિ આદરપૂર્વક તેમનું ભજન કરવા લાગ્યા. ત્યાર પછી તે બંનેને શ્રીહરિની ઈચ્છાથી તેમના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન ક્યારેક ક્યારેક થતું, હંમેશા રહેતું નહીં. આ પ્રમાણે ધર્મદેવે સંવત 1848ના જેઠ સુદ નિર્જળા એકાદશીની રાત્રિના અંતિમ પ્રહરમાં પોતાના બંને પુત્રોને ભગવાન શ્રી હરિકૃષ્ણની ઉપાસનાનો રૂડો ઉપદેશ કર્યો ને તેવામાં દ્વાદશીનું નવલું પ્રભાત થયું. હે રાજન, તે સમયે રામપ્રતાપ અને ઈચ્છારામ આદિ સંબંધીઓના સાંભળતા જ શ્રીહરિએ પિતા ધર્મદેવને પૂછ્યું કે હે પિતાજી, તમારા મનમાં કંઈ ઈચ્છા હોય તો કહો, હું એ પૂર્ણ કરીશ. ત્યારે ધર્મદેવ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે હરિ, આપના યોગથી હું પૂર્ણકામ થયો છું. હે કૃષ્ણ, તમારી ભક્તિ કરવામાં મને હૃદયમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. માટે જ્યાં સુધી મારું શરીર ન પડે ત્યાં સુધી તમારી ભક્તિમાં રહેવા ઈચ્છું છું, પરંતુ અશક્ત મારાથી તમારી પૂજા વગેરે કાંઈ થઈ શકે તેમ નથી. એથી હે હરિ, 7 દિવસ પર્યંત અર્થે સહિત શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળવાની મારા અંતરમાં ઈચ્છા વર્તે છે, તે મારી ઈચ્છા પૂર્ણ થાય તેમ કરો. હે રાજન, આ પ્રમાણેની પિતાની ઈચ્છા સાંભળી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને પિતાની પ્રશંસા કરી તેમને રાજી કર્યા, ને તે જ ક્ષણે વિધિ પ્રમાણે મંડપાદિની રચના કરાવી મોટા ભાઈ રામપ્રતાપજીને મોકલી વિદ્વાન ધર્મનિષ્ઠ અને શાસ્ત્રલક્ષણ સંપન્ન ભાગવત કથાકાર વૈષ્ણવ વિપ્રને આમંત્રણ આપી બોલાવ્યા. ત્યાર પછી વિધિને જાણનારા ધર્મદેવે આપતકાળના ધર્મને અનુસારે સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ કરી શ્રીમદ ભાગવત પુરાણ શ્રવણનો વિધિ કર્યો. પોતાના પુત્રરૂપ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ત્યાં અખંડ બિરાજમાન હોવા છતાં ધર્મદેવે શ્રીમદ ભાગવત શ્રવણ વિધિમાં કહેલા કૃષ્ણ પ્રતિમાના સ્થાપનની મર્યાદાનું રક્ષણ કરવા ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણની પ્રતિમાનું 1 સપ્તાહ પર્યંતના વિધિ પ્રમાણે સ્થાપન કરાવ્યું. હે રાજન, આ સ્થાપન વિધિમાં ધર્મદેવે નિર્વિઘ્નતાની સિદ્ધિ માટે પ્રથમ ગણપતિજીનું પૂજન કર્યું, પછી કુળદેવ હનુમાનજીનું પૂજન કર્યું અને ત્યાર પછી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી તથા ધર્મદેવે ગાયત્રી મંત્ર અને શ્રીકૃષ્ણના 12 અક્ષર, 8 અક્ષર, 6 અક્ષર અને 2 અક્ષર મંત્રના જપ કરવા 5 વિદ્વાન બ્રાહ્મણોનું વરણ કર્યું, તેમજ તે બ્રાહ્મણોને વસ્ત્રો, અલંકાર, આસન, પાત્ર, ઉપપાત્ર, આચમની અને ગૌમુખી આદિ પદાર્થોનું દાન કર્યું. વરણી કરાયેલા તે બ્રાહ્મણો 7 દિવસ પર્યંત વિધિ પ્રમાણે મંત્રનો જપ કરવા લાગ્યા. ત્યાર પછી ભાગવતના વક્તા વિપ્રને ઊંચા આસન ઉપર બેસાડી ભગવાન શ્રીકૃષ્ણના વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવતનું પ્રથમ પૂજન કર્યું, પછી વ્યાસજીના પ્રતિકરૂપ વક્તા વિપ્રનું પૂજન કર્યું, તેમજ કથા સાંભળવા આવેલા અન્ય વૈષ્ણવ બ્રાહ્મણોનું પણ ધર્મદેવે પૂજન કર્યું. હે રાજન, ધર્મમાં દ્રઢ સ્થિતિવાળા ધર્મદેવને તાવની પીડા કાંઈક ઓછી થઈ, તેથી દિવસે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરે અને રાત્રિને વિશે શ્રીહરિના ધ્યાનરૂપ સમાધિમાં વિરામ કરે. આ પ્રમાણે વિધિપૂર્વક કથાનું શ્રવણ કરતા કરતા ધર્મદેવના 6 દિવસ પૂર્ણ થયા અને 7મા દિવસે અર્થાત સંવત 1848ના જેઠવદી 4થને શુક્રવારના દિવસે પ્રાતઃ સમયે કથાની સમાપ્તિ કરી જેઠ સુદ 12ના દિવસે શરૂઆત થઈ અને વચ્ચે પૂર્ણિમાનો ક્ષય હોવાથી 3જને બદલે 4થની સમાપ્તિ થઈ. હે રાજન, કથાની સમાપ્તિમાં ધર્મદેવે વક્તા વિપ્રનું પૂજન કરી 1000 સોનામહોરો, કડા આદિ અલંકારો અને મહાવસ્ત્રો તેમજ સુવર્ણરચિત સિંહ તથા શુભલક્ષણવાળી ગાયનું દક્ષિણામાં દાન આપ્યું. પછી રામપ્રતાપજી વગેરે સંબંધીજનો દ્વારા ગીત અને વાજિંત્રના નાદની સાથે અલંકૃત કરેલા અશ્વ ઉપર વક્તાને બેસાડી તેમના ભવન સુધી વળાવવા ગયા. ત્યાર પછી જપને માટે વરણી કરેલા બ્રાહ્મણોને ઉત્તમ દક્ષિણાઓ આપી દેશકાળને અનુસારે ધર્મદેવે જપનો હોમ કરાવ્યો. બપોર પહેલાં જ તે બ્રાહ્મણોને મિષ્ટાનથી તૃપ્ત કરી ભોજનને અંતે આપવાની ઉત્તમ દક્ષિણાઓ આપી વિદાય કર્યા. ત્યાર પછી રામપ્રતાપજી વગેરે સંબંધીજનો ભોજનની સમાપ્તિ કરીને પરવાર્યા. તેટલામાં જ ધર્મદેવને તાવની પીડા વધવા લાગી, તેથી સૌ તત્કાળ ધર્મદેવની સમીપે આવીને બેઠા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે પુત્રોને ઉપદેશ કર્યો અને શ્રીમદ ભાગવતની સપ્તાહનું શ્રવણ કર્યું એ નામે 39મો અધ્યાય પૂર્ણ થયો.